શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 83 પંડરકનો વધ અને બલરામજી દ્વારા હસ્તિનાપુરનું આકર્ષણ. મુનિઓએ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણે માનવ શરીર ધારણ કરીને બહુ મોટું પરાક્રમ કર્યું, જેમ કે તેમણે લીલાપૂર્વક જ ઇન્દ્ર, મહાદેવજી તથા સગળા દેવતાઓને જીતી લીધા. મુનિશ્રેષ્ઠ, દેવતાઓની ચેષ્ટાને વિફળ કરનારા ભગવાને બીજા પણ જે જે કર્મ કર્યા હતા તે બધા અમને કહો. અમને સાંભળવાની બહુ ઈચ્છા છે. વ્યાસજી બોલ્યા, મુનિવર કહું છું, મનુષ્ય અવતારમાં શ્રીહરિએ જે લીલાઓ કરી હતી તેમને આદરપૂર્વક સાંભળો. પુંડરક વંશી વાસુદેવ નામક એક રાજા હતો. એ ભગવાન વાસુદેવ બનીને બેઠો હતો. કેટલાક અજ્ઞાનથી મોહિત મનુષ્યએ એને એવું કહ્યું હતું કે તમે જ આ પૃથ્વી પરના વાસુદેવના નામે અવતર્યા છો. એમની વાતોમાં આવીને તે પોતે પણ પોતાને અવતારી પુરુષ માનવા લાગ્યો. વાસુદેવ બનવાની ધૂનમાં એ પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી ગયો અને ભગવાન વિષ્ણુના જે જે ચિહ્ન છે તે બધાને ધારણ કરવા લાગ્યો. એટલું જ નહીં, એણે ભગવાન શ્રીકૃષ્ણ પાસે પોતાનો દૂત મોકલ્યો અને એના મુખેથી શ્રીકૃષ્ણને કહેવડાવ્યું, ઓ મૂઢ, તે જે ચક્ર વગેરે મારા આયુધો અને મારું વાસુદેવ નામ ધારણ કર્યું છે તે બધું શીઘ્ર છોડી દે અને પોતાના જીવનની રક્ષા માટે મારા શરણમાં આવી જા. આ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ હસી પડ્યા અને દૂતને કહ્યું, તમે જઈને રાજા પંડરકને મારી આ વાત કહો. રાજન, મેં તમારા વચનોનું તાત્પર્ય સારી પેઠે સમજી લીધું છે. હવે તમારે જે કાંઈ કરવું હોય તે કરો. હું મારા ચિહ્નો સાથે તમારા નગરમાં આવીશ અને તમારા જણાવ્યા અનુસાર તે ચક્રને તમારા ઉપર છોડીશ. એમાં સહેજ પણ સંદેહ નથી. તમે જે આજ્ઞાપૂર્વક આવવાનો આદેશ આપ્યો છે તેનું વિના વિલંબે પાલન કરીશ. કાલે સવારે જ તમારી પુરીમાં પહોંચી જઈશ. તમારે ત્યાં આવીને હું તે કાર્ય કરીશ. તે પછી તમારાથી કોઈ ભય રહેશે નહીં. શ્રીકૃષ્ણની વાત સાંભળીને દૂત ચાલ્યો ગયો. ભગવાને ગરુડનું સ્મરણ કર્યું. ગરુડ તરત આવી પહોંચ્યા. ભગવાન તેમના પર બેસીને પોંડરકના નગરમાં ગયા. શ્રીકૃષ્ણના આક્રમણની વાત સાંભળીને કાશીરાજ પોતાની સમસ્ત સેના સાથે પોંડરકની સહાયતા માટે આવી ગયો. ત્યાર પછી પોતાની અને કાશીરાજની વિશાળ સેના લઈને પોંડરક વાસુદેવ શ્રીકૃષ્ણનો સામનો કરવા માટે ગયો. ભગવાનને દૂરથી જોયું કે પોંડરક એક વિશાળ રથ પર બેઠો છે. તેણે પોતાના હાથમાં કૃત્રિમ શંખ, ચક્ર અને ગદા લઈ રાખ્યા છે. એક હાથમાં કમળ પણ છે. ગળામાં વનમાળાની જગ્યાએ એક બહુ મોટો હાર લટકી રહ્યો છે. સારંગ ધનુષ્ય જેવું એક ધનુષ્ય પણ છે. રથ પર ગરુડના ચિહ્નવાળી એક ધજા ફરકી રહી છે અને તેની છાતીમાં શ્રીવત્સનું કૃત્રિમ ચિહ્ન પણ બનાવેલું છે. તેણે મસ્તક પર મુકુટ, કાનોમાં કુંડળ અને શરીર પર પિતાંબર ધારણ કરેલું છે. તેને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ ગંભીર ભાવથી હસ્યા અને તેની સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. સારંગ ધનુષ્યમાંથી છૂટેલા બાણોથી, ગદાથી અને ચક્રના મારથી એમણે કાશીરાજની સેનાનો સંહાર કરી નાખ્યો અને પોતાના જેવા ચિહ્નો ધારણ કરનારા અજ્ઞાની પંડરકને કહ્યું, પંડરક, તમે જે દૂત દ્વારા મને કહેવડાવ્યું હતું કે તમે પોતાના ચિહ્નો છોડી દો, તેથી હવે હું તમારા આદેશનું પાલન કરું છું. લો, આ ચક્ર છોડ્યું, આ ગદા છોડી દીધી અને આ ગરુડને પણ છોડ્યો. એ તમારી ધજા પર આરૂઢ થઈ જાય. આમ કહીને ભગવાને પોતાના છોડેલા ચક્ર દ્વારા પોંડરકને વિદીર્ણ કરી નાખ્યો. ગદાના પ્રહારથી અને પૃથ્વી પર પાડી દીધો અને ગરુડે પોંડરકના બનાવટી ગરુડને પણ તોડી ફાડી નાખ્યો. પોંડરકના મરાઈ જવાથી ત્યાં હાહાકાર મચી ગયો. કાશીરાજ પોતાના મિત્રનો બદલો લેવા માટે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યો. શ્રીકૃષ્ણે સારંગ ધનુષ્ય દ્વારા છોડેલા બાણોથી કાશીરાજનું મસ્તક કાપીને કાશીપુરમાં ફેંકી દીધું. આ કાર્ય ત્યાંના લોકો માટે મહાન વિસ્મયનું કારણ બન્યું. આ પ્રમાણે પંડરક અને કાશીરાજને સેવકો સહિત મારીને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં ચાલ્યા આવ્યા અને ત્યાં સ્વર્ગલોકની જેમ વિહાર કરવા લાગ્યા. મુનિઓએ કહ્યું, મુનિ, અમને હવે પરમ બુદ્ધિમાન બલરામજીના શૌર્ય અને પરાક્રમનો વૃતાંત સાંભળવાની ઈચ્છા છે, આપ તેનું વર્ણન કરો. વ્યાસજી બોલ્યા, મુનિયો, બલરામજી આ પૃથ્વીને ધારણ કરનારા સાક્ષાત ભગવાન શેષ છે, તેમનો મહિમા અનંત છે, તેઓ અપ્રમેય છે, તેમણે જે કાર્ય કર્યું તેનું વર્ણન કરું છું. સાંભળો, દુર્યોધનની પુત્રી કુમારી લક્ષ્મણા સ્વયંવરમાં જઈ રહી હતી. તે સમયે જાંબવતીના પુત્ર વીરવર સાંબે એને બળપૂર્વક હરી લીધી. તે જોઈને મહાપરાક્રમી કર્ણ, દુર્યોધન, ભીષ્મ અને દ્રોણ વગેરે બહુ ક્રોધિત થયા. તેમણે સાંબને યુદ્ધમાં જીતીને કેદ કરી લીધો. આ સાંભળીને બધા યાદવોએ દુર્યોધન વગેરે પર બહુ ક્રોધિત થયા અને એમનો વિનાશ કરી નાખવાની ભારે તૈયારી કરી. ત્યારે બલરામજી યાદવોને રોકીએ કહ્યું, હું એકલો જ કૌરવને ત્યાં જાઉં છું, તેઓ મારા કહેવાથી સાંભને છોડી દેશે. ત્યાર પછી બલરામજી હસ્તિનાપુર જઈને નગરની બહાર ઉદ્યાનમાં રોકાયા, નગરમાં ન ગયા. બલરામજીને આવ્યાની જાણ થતા દુર્યોધન વગેરે કૌરવો એમને ગાય, અર્ધ અને જળ ભેટ આપ્યા. બધાનો વિધિપૂર્વક સ્વીકાર કરીને બલરામજીએ કૌરવને કહ્યું, રાજા ઉગ્રસેનની આજ્ઞા છે કે તમે સાંભને સત્વરે છોડી દો. બલદેવજીની વાત સાંભળીને ભીષ્મ, દ્રોણ, કર્ણ અને દુર્યોધન વગેરેના ક્રોધની સીમા ન રહી. રાજા બાહલિક વગેરે પણ ગુસ્સે થઈ ગયા. એમણે યદુકુળને રાજ્યથી વંચિત જાણીને બલરામજીને કહ્યું, બલદેવ, તમે આ કેવી વાત કરો છો? એવો કોણ યદુવંશી છે જે કૌરવોને આજ્ઞા આપશે? જો ઉગ્રસેન પણ કૌરવોને આજ્ઞા આપે ત્યારે અમને રાજાઓને યોગ્ય શ્વેત છત્ર ધારણ કરવાનો શું લાભ? તેથી તમે પાછા જાઓ. સાંબે અન્યાયભર્યું કાર્ય કર્યું છે, તેથી તમારા કે ઉગ્રસેનના કહેવાથી અમે તેને છોડી શકતા નથી. અમે સૌ યાદવોના માનનીય છીએ. કુકર અને અંધક વંશોના લોકો સદા અમને પ્રણામ કર્યા કરતા હતા. હવે તેઓ એવું ન કરતા હોય તો ઠીક છે, પરંતુ સ્વામીને સેવક તરફથી આ આજ્ઞા આપવાની વાત કેવી? અમે તમને બધાને અમારા સમાન ગણીને આસન ભોજન આપીને જે સન્માનિત કર્યા છે, એનાથી તમારો અહંકાર વધી ગયો છે. એમાં તમારો શું દોષ? અમે જે પ્રેમવશ નીતિનું ઉલ્લંઘન કર્યું. બલરામ, અમે તમારા માટે જે અર્ધ નિવેદિત કર્યો છે તેમાં માત્ર પ્રેમ જ કારણ છે. અમારા કુળ તરફથી તમારા કુળને અર્ધ આપવો કદાપી ઉચિત નથી. આ પ્રમાણે કહીને કૌરવ ચૂપ થઈ ગયા. એમણે શ્રીકૃષ્ણના પુત્રને બંધનમાંથી મુક્ત ન કર્યો. આ વિષયમાં બધા કૌરવોનો એકમત હતો. તેઓ બધા જ બલરામજીને ત્યાં મૂકીને હસ્તિનાપુરમાં ચાલ્યા ગયા. કૌરવ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોથી બલરામજીને ભારે ક્રોધ થયો. તેઓ એકાએક ઉભા થઈ ગયા અને એમના પગની એડીના આઘાતથી પૃથ્વી ફાટી ગઈ. તેઓ પોતાની ગર્જનાથી સગડી દિશાઓને ગુંજવીને ધ્રુજાવવા લાગ્યા. એ આંખો લાલ અને ભ્રુકુટી વક્ર કરીને બોલ્યા, અહો, આ સારહીન દુરાત્મા કૌરવને પોતે રાજા હોવાનો આટલો અહંકાર? શું કૌરવ જ સમ્રાટ પદના અધિકારી છે? અમારું પ્રભુત્વ શું અલ્પ સમય માટે છે? કેવી વાત છે કે આ મહારાજ ઉગ્રસેનની ન ઉથાપવા યોગ્ય આજ્ઞાને પણ માનતા નથી? દેવતાઓ અને ધર્મ સહિત સચિપતિ ઇન્દ્ર પણ એમની આજ્ઞાની પ્રતીક્ષા કરે છે. ઇન્દ્રની સુધર્મા સભામાં આ સમયે સદા મહારાજ ઉગ્રસેન જ વિરાજે છે. આ કૌરવોનું સિંહાસન તો સેંકડો મનુષ્યનો એઠવાડ છે, એના પર તેમને સંતોષ છે, ધિક્કાર છે એમને. આજથી ઉગ્રસેન જ સમસ્ત રાજાઓના રાજા બનીને રહે. હવે હું આ પૃથ્વીને કૌરવ વિહોણી કરીને જ દ્વારકાપુરીમાં પાછો જઈશ. કર્ણ, દુર્યોધન, દ્રોણ, ભીષ્મ, બાહલિક, દુશાસન, ભૂરી, ભૂરીશ્રવા, સોમદત્ત, સલ તથા અન્ય કૌરવોને એમના હાથી ઘોડાને રથ સહિત મારી નાખીશ અને વીરવર સામને એની પત્ની સાથે દ્વારકાપુરીમાં લઈ જઈને ઉગ્રસેન વગેરે બંધુ બાંધવોના દર્શન કરીશ. અથવા દેવરાજ ઇન્દ્રની પ્રેરણાથી અમારે શીઘ્ર પૃથ્વીનો ભાર ઉતારવાનો છે, તેથી સમસ્ત કૌરવો સહિત એમના હસ્તિનાપુર નગરને હમણાં જ ગંગામાં નાખી દઉં છું. આમ કહીને ક્રોધથી લાલ આંખો કરીને બલભદ્રજીએ પોતાના હળનું મુખ નીચું કર્યું અને હસ્તિનાપુરના કિલ્લાના મૂળમાં ઘુસાડીને ખેંચ્યું. આથી સંપૂર્ણ હસ્તિનાપુર એકાએક ડગમગી ગયું. એ જોઈને બધા કૌરવો વ્યાકુળ થઈને હાહાકાર કરવા લાગ્યા અને બલરામજીને આવીને કહેવા લાગ્યા, મહાબાહુ રામ, ક્ષમા કરો, ક્ષમા કરો. મુસલા યુદ્ધ પોતાનો ક્રોધ શાંત કરો. અને અમારા પર પ્રસન્ન થાઓ બલરામ, આ પત્ની સહિત સાંબ આપની સેવામાં સમર્પિત છે, અમે આપનો પ્રભાવ જાણતા નથી, તેથી અમારા દ્વારા આપનો અપરાધ થયો છે, માટે હવે કૃપાપૂર્વક એને ક્ષમા કરો. આમ કહીને કૌરવોએ પત્ની સહિત સાંબને બલભદ્ર સામે લાવીને ઉભો કરી દીધો. ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્ય વગેરે બલરામને પ્રણામ કરીને મીઠા શબ્દો બોલવા લાગ્યા. ત્યારે બળવાનોમાં શ્રેષ્ઠ બલરામે કહ્યું, સારું, મેં ક્ષમા આપી દીધી. આજે પણ હસ્તિનાપુર ગંગા તરફ જે થોડું નમેલું દેખાય છે એ બળવાન અને શુરવીર બલરામજીનો જ પ્રભાવ છે. ત્યાર પછી કૌરવોએ બલરામ સહિત સાંબનું પૂજન કરીને ઘણા દહેજ અને નવ વધુની સાથે એમને દ્વારકાપુરી મોકલી દીધા. અધ્યાય 83 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.